રામાયણ કિષ્કિંધા કાંડ 19મો સર્ગ. અંગદ સહિત તારાએ ભાગી ગયેલા વાનરો સાથે વાત કરીને વાલી પાસે આવવું અને એની દુર્દશા જોઈને રડવું. વાનરોનો મહારાજા વાલી બાણથી પીડિત થઈને ભૂમિ પર પડ્યો હતો. શ્રી રામચંદ્રજીના યુક્તિસંગત વચનો દ્વારા પોતાની વાતનો જવાબ મેળવીને પછી એને ફરી કોઈ જવાબ ન સૂઝ્યો. પથ્થરો વાગવાથી એના અંગો ભાંગી તૂટી ગયા હતા. વૃક્ષોના ઘાથી પણ એ બહુ ઘાયલ થઈ ગયો હતો અને શ્રીરામના બાણથી વ્યાકુળ થઈને તો એ જીવનના અંતકાળમાં પ્રવેશી ગયો હતો. એ સમયે મૂર્છિત થઈ ગયો. એની પત્ની તારાએ સાંભળ્યું કે યુદ્ધ સ્થળમાં વાનર શ્રેષ્ઠ વાલી શ્રીરામે મારેલા બાણથી હણાઈ ગયા. પોતાના પતિના વધના અત્યંત ભયંકર અને અપ્રિય સમાચાર સાંભળીને એ ઘણી ઉદ્વિગ્ન થઈ ગઈ અને પોતાના પુત્ર અંગદને સાથે લઈને એ પર્વતની કંદરામાંથી બહાર નીકળી. અંગદને ચારે બાજુથી ઘેરીને એમની રક્ષા કરનારા જે મહાબળી વાનરો હતા એ શ્રીરામચંદ્રજીને ધનુષ્ય લઈને ઊભેલા જોઈને ભયભીત થઈને ભાગી ગયા. તારાએ વેગપૂર્વક નાસીને આવી રહેલા એ વાનરોને જોયા. એ બધા જેમના યુદ્ધપતિ મારી નાખવામાં આવ્યા હોય એ યુદ્ધભ્રષ્ટ રણાઓ જેવા લાગતા હતા. એ બધા વાનરો શ્રીરામથી એ રીતે ડરી ગયેલા હતા જાણે એમના બાણ એમની પાછળ આવી રહ્યા હોય. એ દુઃખી વાનરોની પાસે પહોંચીને સતી સાધ્વી તારા વધુ દુઃખી થઈ ગઈ તથા એમ નામ કહેવા લાગી, વાનરો, તમે તો એ રાજસિંહ વાલીની આગળ આગળ ચાલનારા હતા. હવે એમને છોડીને અત્યંત ભયભીત થઈ દુર્ગતિમાં પડીને કેમ નાસી જઈ રહ્યા છો? જો રાજ્યના લોભથી એ ક્રૂર ભાઈ સુગ્રીવે શ્રીરામને પ્રેરિત કરીને એમના દ્વારા દૂરથી છોડેલા અને દૂર સુધી જનારા બાણો દ્વારા પોતાના ભાઈને હણાવી નાખ્યો છે તો તમે બધા શા માટે ભાગીને જઈ રહ્યા છો? વાલીની પત્નીનું એ વચન સાંભળીને ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા એ વાનરોએ કલ્યાણમયી તારાદેવીને સંબોધીને સર્વસંમતિથી સ્પષ્ટ શબ્દોમાં આ સમયોચિત વાત કહી, દેવી, હજુ તમારો પુત્ર જીવતો છે. તમે પાછા ફરો અને પોતાના પુત્ર અંગદની રક્ષા કરો. શ્રીરામનું રૂપ ધારણ કરીને સ્વયં યમરાજ આવી પહોંચ્યો છે, જે વાલીને હણીને પોતાની સાથે લઈ જઈ રહ્યો છે. વાલી દ્વારા ફેંકેલા વૃક્ષો અને મોટી મોટી શિલાઓને પોતાના વજ્ર જેવા બાણોથી વિદીર્ણ કરીને શ્રીરામે વાલીને મારી નાખ્યો છે. જાણે વ્રજધારી ઇન્દ્રે પોતાના વજ્ર દ્વારા કોઈ મહાન પર્વતને ધરાશયી કરી નાખ્યો હોય. ઇન્દ્ર જેવા તેજસ્વી આ વાનર શ્રેષ્ઠ વાલીના હણાઈ જવાથી આખી વાનર સેના શ્રીરામથી પરાજિત થઈને ભાગી ગઈ છે. તમે સુરવીરો દ્વારા નગરીની રક્ષા કરી દો. કુમાર અંગદનો કિષ્કિંધાના રાજ્ય પર અભિષેક કરી દો. રાજસિંહાસન પર બેઠેલા વાલીકુમાર અંગદની બધા વાનરો રક્ષા કરશે, સેવા કરશે. અથવા સુમુખી, હવે આ નગરમાં તમે રહો એ અમને યોગ્ય લાગતું નથી, કેમ કે કિષ્કિંધાના દુર્ગમ સ્થાનોમાં હમણાં જ સુગ્રીવ પક્ષી વાનરો ઝડપભેર પ્રવેશ કરશે. અહીં ઘણા એવા વનચારી વાનરો છે જેમાંથી થોડા તો પોતાની પત્નીઓ સાથે છે અને કેટલાક પત્નીઓથી વિખૂટા પડેલા છે. એમનામાં રાજ્યનો લોભ ઉત્પન્ન થઈ ગયો છે અને પહેલાં અમારા દ્વારા રાજ્ય સુખથી વંચિત કરી દીધેલા છે, તેથી અમારે બધાથી આપણને મોટો ભય પ્રાપ્ત થઈ શકે છે. હમણાં થોડેક જ દૂર સુધી આવી ગયેલા વાનરોની આ વાત સાંભળીને મનોહર હાસ્યની કલ્યાણી તારાએ એમને પોતાને છાજે એવો જવાબ આપ્યો, વાનરો, જ્યારે મારા મહાભાગ પતિદેવ કપિશ્રેષ્ઠ વાલી જ નષ્ટ થઈ રહ્યા છે ત્યારે મારે પુત્રથી રાજ્યથી તથા પોતાના આ જીવનથી પણ શું પ્રયોજન છે? હું તો જેમને શ્રીરામના છોડેલા બાણે મારી નાખ્યા છે એ મહાત્મા વાલીના ચરણોની સમીપ જ જઈશ. આમ કહીને શોકથી વ્યાકુળ થયેલી તારા રડતી અને પોતાના બંને હાથથી દુઃખપૂર્વક માથું અને છાતી કૂટતી બહુ જોરથી દોડી. આગળ વધી રહેલી તારાએ જોયું જે યુદ્ધમાં કદી પીઠ ન દેખાડનારા દાનવ રાજોને પણ વધ કરવામાં સમર્થ હતા એ મારા પતિ વાનરરાજ વાલી ધરા પર પડ્યા છે. વજ્ર ચલાવનારા ઇન્દ્રની જેમ જે સમરાંગણમાં મોટા મોટા પર્વતોને ઉપાડીને ફેંકતા હતા, જેમના વેગમાં પ્રચંડ વાવાઝોડાનો સમાવેશ હતો, જેમનો સિંહનાદ મહાન મેઘોની ગંભીર ગર્જનાને પણ માત કરી દેતો હતો, તથા જે ઇન્દ્ર સમાન પરાક્રમી હતા, તેઓ જ અત્યારે વર્ષીને શાંત થઈ ગયેલા વાદળ જેવા નિષ્ક્રિય થઈ ગયા છે. જે સ્વયં ગર્જના કરીને ગર્જના કરનારા વીરોના મનમાં ભય ઉત્પન્ન કરી દેતા હતા, એ સુરવીર વાલી એક બીજા સુરવીર દ્વારા મારી નાખવામાં આવ્યા છે. જેમ માંસ માટે એક સિંહે બીજા સિંહને મારી નાખ્યો હોય, એ જ રીતે રાજ્ય માટે પોતાના ભાઈ દ્વારા જ આમનો વધ કરવામાં આવ્યો છે. જે સૌના દ્વારા પૂજાતું હોય, જ્યાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હોય, તથા જેની પાસે દેવતાની વેદી શોભી રહી હોય, એ ચૈત્ય વૃક્ષ અથવા દેવાલયને ત્યાં છુપાયેલા કોઈ નાગને પકડવા માટે જો ગરુડે મથી નાખ્યું હોય, નષ્ટ ભ્રષ્ટ કરી નાખ્યું હોય, તો એની જેવી ખરાબ દશા થઈ જાય છે. એવી જ દશા આજે વાલીની થઈ રહી છે. આ બધું તારાએ જોયું. આગળ જઈને એણે જોયું પોતાના તેજસ્વી ધનુષ્યને ધરતી પર ટેકવીને એના ટેકે શ્રી રામચંદ્રજી ઊભા છે. સાથે જ એમના નાના ભાઈ લક્ષ્મણ છે અને ત્યાં જ પતિના નાના ભાઈ સુગ્રીવ પણ હાજર છે. એ બધાને વટાવીને તારા રણભૂમિમાં ઘાયલ પડેલા પોતાના પતિની પાસે પહોંચી એમને જોઈને એના મનમાં બહુ વ્યથા થઈ અને અત્યંત વ્યાકુળ થઈને ભૂમિ પર પડી ગઈ. પછી જાણે એ નિંદ્રાભાથી જાગી હોય એ રીતે અરે રે આર્યપુત્ર કહીને મૃત્યુ પાસથી બંધાયેલા પતિ તરફ જોઈને રડવા લાગી. તે સમયે ટીટોળીની જેમ કરુણ આક્રંદ કરતી તારા તથા એની સાથે આવેલા અંગદને જોઈને સુગ્રીવને ભારે દુઃખ થયું. તેઓ વિષાદમાં ડૂબી ગયા. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર શ્રામણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 19મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.